श्री पद्म पुराण पातालखंड अध्याय 29 सीताना त्यागनी वात थी शत्रुघ्ननी पण मूर्छा लक्ष्मणनु दुख थी लक्ष्मणनु दुखित चित्ते सीताने जंगलमां छोड़वा अने वाल्मीकिना आश्रम पर लवकुशनो जन्म अने अध्ययन शेष जी कहे छे। मुने भरत ने मूर्छित जोईने श्री रघुनाथ जी ने बहु दुख थयुं। તેમણે દ્વારપાલને કહ્યું, શત્રુઘ્નને તરત મારી પાસે બોલાવી લાવો। આજ્ઞા મળતા તે શણવારમાં શત્રુઘ્નને બોલાવી લાવ્યું। આવતા જ તેમણે ભરતને અચેત અને શ્રી રઘુનાથજીને દુઃખી જોયા, તેથી તેમને પણ બહુ દુઃખ થયું અને તેઓ શ્રી રામચંદ્રજીને પ્રણામ કરીને બોલ્યા, આર્ય, આ કેવું દારૂણ દ્રશ્ય છે। ત્યારે શ્રીરામે ધોબીના મુખે નીકળેલું લોકનિંદિત વચન કહી સંભળાવ્યું તથા જાનકીને ત્યાગવાનો વિચાર પણ પ્રગટ કર્યો। શત્રુઘ્ને કહ્યું, સ્વામી, તમે જાનકીજીના પ્રત્યે આ કેવી કઠોર વાત કહી રહ્યા છો। ભગવાન સૂર્યનો ઉદય સંપૂર્ણ જગતને પ્રકાશિત કરવા માટે થાય છે, પરંતુ ઘુવડને તે ગમતો નથી, તેથી જગતને શું નુકસાન થાય છે। તેથી તમે પણ સીતાનો સ્વીકાર કરો, તેમનો ત્યાગ ન કરો, કેમ કે તેઓ સતી સાધ્વી છે। તમે કૃપા કરીને મારી વાત માની લો। મહાત્મા શત્રુઘ્નની આ વાત સાંભળીને શ્રી રામચંદ્રજી વારંવાર તે જ સીતાના ત્યાગની વાત દોહરાવવા લાગ્યા, જે એકવાર ભરતને કહી ચૂક્યા હતા। ભાઈની તે કઠોર વાત સાંભળતા જ શત્રુઘ્ન દુઃખના અગાધ જળમાં ડૂબી ગયા અને મૂળમાંથી કપાયેલા વૃક્ષની જેમ મૂર્છિત થઈને પૃથ્વી પર પડી ગયા। ભાઈ શત્રુઘ્નને પણ અચેત થઈને પૃથ્વી પર પડેલા જોઈને શ્રી રામચંદ્રજીને બહુ દુઃખ થયું અને તેમણે દ્વારપાલને કહ્યું, જાઓ લક્ષ્મણને મારી પાસે બોલાવી લાવો। દ્વારપાલે લક્ષ્મણજીના મહેલમાં જઈને તેમને આ પ્રમાણે કહ્યું, સ્વામી, શ્રી રઘુનાથજી તમને યાદ કરી રહ્યા છે। શ્રીરામનો આદેશ સાંભળીને તેઓ તરત તેમની પાસે ગયા। ત્યાં ભરત અને શત્રુઘ્નને મૂર્છિત અને શ્રીરામને દુઃખથી વ્યાકુળ જોઈને લક્ષ્મણ પણ દુઃખી થઈ ગયા। તેઓ શ્રી રઘુનાથજીને બોલ્યા, રાજન, આ મૂર્છા વગેરેનું દારૂણ દ્રશ્ય કેમ દેખાઈ રહ્યું છે? આનું બધું કારણ મને તરત કહો। તેમના પ્રમાણે કહ્યા પછી મહારાજ શ્રીરામે લક્ષ્મણને બધું દુઃખમય વૃતાંત આરંભથી જ કહી સંભળાવ્યું। સીતાના પરિત્યાગથી સંબંધ રાખનારી વાત સાંભળીને તેઓ વારંવાર દીર્ઘ શ્વાસ લઈને સ્તબ્ધ થઈ ગયા। તેમને કંઈ પણ ઉત્તર ન આપતા જોઈને શ્રી રામચંદ્રજી શોકમગ્ન થઈને બોલ્યા, હું અપશયથી કલંકિત થઈને આ પૃથ્વી પર રહીને શું કરીશ? મારા બુદ્ધિમાન ભાઈ સદા મારી આજ્ઞાનું પાલન કરતા હતા, પરંતુ આ સમયે દુર્ભાગ્યવશ તેઓ પણ મારાથી પ્રતિકૂળ વાત કરે છે। ક્યાં જાઓ, શું કરો? પૃથ્વીના બધા રાજા મારી આંસી ઉડાવશે। શ્રીરામને આવી વાતો કહેતા જોઈને લક્ષ્મણે આંસુ રોકીને વ્યથિત સ્વરમાં કહ્યું, સ્વામી, વિષાદ ન કરો, હું હમણાં જ તે ધોબીને બોલાવીને પૂછું છું। સંસારની બધી સ્ત્રીઓમાં શ્રેષ્ઠ જાનકીજીની નિંદા તેણે કઈ રીતે કરી? તમારા રાજ્યમાં કોઈ નાનામાં નાના મનુષ્યને પણ બળપૂર્વક કષ્ટ આપવામાં આવતું નથી, તેથી તેના મનમાં જે પ્રમાણે આ વાત વિશે ધારણા બની હોય, જે રીતે તે સંતુષ્ટ થાય, તેઓ તેની સાથે વર્તાવ કરજો, પણ એકવાર તેને બોલાવીને પૂછવું જરૂરી છે। જનક કુમારી સીતા મનથી અથવા વાણીથી પણ તમારા સિવાય બીજા કોઈને જાણતા નથી, તેથી તેમનો તો તમે સ્વીકાર જ કરો, તેમનો ત્યાગ ન કરો, મારા પર કૃપા કરીને મારી વાત માનો। આવું કહી રહેલા લક્ષ્મણને શ્રીરામે શોકાતુર થઈને કહ્યું, ભાઈ, હું જાણું છું કે સીતા નિષ્પાપ છે, છતાં લોક અપવાદના કારણે તેનો ત્યાગ કરીશ। લોક અપવાદથી નિંદિત થઈ ગયા પછી હું મારા શરીરનો પણ ત્યાગ કરી શકું છું, પછી ઘર, પુત્ર, મિત્ર અને ઉત્તમ વૈભવ વગેરે બીજી વસ્તુઓની તો વાત જ ક્યાં છે। આ સમયે ધોબીને બોલાવીને પૂછવાની જરૂર નથી, સમય આવીએ બધું જ આપમેળે થઈ જશે। લોકોના મનમાં સીતાના માટે આપમેળે પ્રતીતિ થઈ જશે, જેમ કાચો ઘા ચિકિત્સાને યોગ્ય હોતો નથી, જ્યારે તે પાકી જાય છે ત્યારે દવાથી નષ્ટ થાય છે। તેથી સમયથી બધા કલંકનું માર્જન થશે। આ સમય મારી આજ્ઞાનું ઉલ્લંઘન ન કરો, પતિવ્રતા સીતાને જંગલમાં છોડી આવો। આ આદેશ સાંભળીને લક્ષ્મણ એક ક્ષણ સુધી શોકાતુર થઈને દુઃખમાં ડૂબી ગયા। પછી મનમાં વિચાર કર્યો, પરશુરામજીએ પિતાની આજ્ઞાથી પોતાની માતાનો પણ વધ કરી નાખ્યો હતો। આનાથી એવું લાગે છે કે ગુરુજનોની આજ્ઞા ઉચિત હોય કે અનુચિત, તેનું કદી ઉલ્લંઘન ન કરવું જોઈએ। તેથી શ્રી રામચંદ્રજીનું પ્રિય કરવા માટે મારે સીતાનો ત્યાગ કરવો જ પડશે। આવું વિચારીને લક્ષ્મણે પોતાના ભાઈ શ્રી રઘુનાથજીને કહ્યું, સુવ્રત, ગુરુજનોના કહેવાથી ન કરવા યોગ્ય કાર્ય પણ કરી લેવું જોઈએ, પરંતુ તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કદાપી ઉચિત નથી। તેથી તમે જે કહો છો તે આદેશનું હું પાલન કરીશ। લક્ષ્મણના મુખેથી આવી વાત સાંભળીને શ્રી રઘુનાથજીએ તેમને કહ્યું, બહુ સારું બહુ સારું મહામતે, તમે મારા ચિત્તને સંતુષ્ટ કરી દીધું। હમણાં જ રાત્રે જાનકીજીએ તપસ્વી સ્ત્રીઓના દર્શનની ઈચ્છા પ્રગટ કરી હતી, તેથી રથ પર બેસાડીને જંગલમાં છોડી આવો। પછી સુમંત્રને બોલાવીને તેમણે કહ્યું, મારો રથ સારા ઘોડા અને વસ્ત્રોથી સજાવીને તૈયાર કરો। શ્રી રઘુનાથજીનો આદેશ સાંભળીને તેઓ તેમનો ઉત્તમ રથ તૈયાર કરીને લઈ આવ્યા। રથને આવેલો જોઈને ભ્રાતૃભક્ત લક્ષ્મણ તેના પર બેઠા અને જાનકીજીના મહેલ તરફ ચાલ્યા। અંતઃપુરમાં જઈને તેમણે મિથિલેશ કુમારી સીતાને કહ્યું, માતા જાનકી, શ્રી રઘુનાથજીએ મને તમારા મહેલમાં મોકલ્યો છે, તમે તપસ્વી સ્ત્રીઓના દર્શન માટે વનમાં ચાલો। જાનકી બોલ્યા, શ્રી રઘુનાથજીના ચરણોનું ચિંતન કરવાવાળી મહારાણી મૈથલી આજે ધન્ય થઈ ગઈ। જેઓ મનોરથ પૂર્ણ કરવા માટે સ્વામીએ લક્ષ્મણને મોકલ્યા છે, આજે હું વનમાં રહેનારી સુંદર તપસ્વીઓને, જે પતિને જ દેવતા માને છે, મસ્તક ઝુકાવીશ અને વસ્ત્ર વગેરે અર્પણ કરીને તેમની પૂજા કરીશ। આમ કહીને તેમણે સુંદર સુંદર વસ્ત્ર, કિંમતી આભૂષણ, વિવિધ પ્રકારના રત્નો, ઉજ્જવળ મોતી, કપૂર વગેરે સુગંધિત પદાર્થો તથા ચંદન વગેરે અનેક પ્રકારની વસ્તુઓ સાથે લીધી। આ બધી વસ્તુઓ દાસીઓ પાસે લેવડાવીને તેઓ લક્ષ્મણ તરફ ચાલ્યા। હજુ ઘરનો ઉંમરો પણ ઓળંગ્યો ન હતો, ત્યાં તો વિચલિત થઈને પડી ગયા। આ એક અપશુકન હતા, પરંતુ વનમાં જવાની ઉત્કંઠાને કારણે સીતાજીએ આના પર વિચાર ન કર્યો। તેમણે પોતાનું પ્રિય કાર્ય કરનારા દિયરને કહ્યું, વત્સ, મને લઈ જવાના છો તે રથ ક્યાં છે? લક્ષ્મણે સોનાના રથ પર રથ તરફ સંકેત કર્યો અને જાનકીજીની સાથે તેના પર બેસીને સુમંત્રને કહ્યું, રથ હાંકો। એ જ સમયે સીતાની જમણી આંખ ફરકી ઉઠી। જે ભાવિ દુઃખની સૂચના આપતી હતી, આ ઉપરાંત પુણ્યમય પક્ષીઓ વિપરીત દિશા તરફ જવા લાગ્યા। આ બધું જોઈને જાનકીજીએ દિયરને કહ્યું, વત્સ, હું તો તપસ્વીનીઓના દર્શનની ઈચ્છાથી યાત્રા કરવા ચાહું છું, પછી આ દુઃખદ ભાવિની સૂચના આપનાર અપશુકન કેમ થઈ રહ્યા છે? શ્રીરામનું, ભરતનું અને તમારા નાના ભાઈ શત્રુઘ્નનું કલ્યાણ થાઓ, તેમની પ્રજામાં સર્વત્ર શાંતિ રહે, ક્યાંય કોઈ ઉત્પાત ન થાય। જાનકીજીને આવી વાત કરતા જોઈને લક્ષ્મણ કંઈ બોલી ન શક્યા, આંસુઓથી તેમનું ગળું ભરાઈ ગયું। આ જ પ્રમાણે આગળ જઈને સીતાજીએ ફરી જોયું, ઘણા બધા હરણાઓ ડાબી બાજુથી નીકળીને જઈ રહ્યા છે, તે ભારે દુઃખની સૂચના આપનારા હતા। તેમને જોઈને જાનકીજી કહેવા લાગ્યા, આજે આ હરણા જે મારી ડાબી બાજુથી જઈ રહ્યા છે એ બરાબર જ છે શ્રી રામચંદ્રજીના ચરણોને છોડીને બીજે જનારી સીતાને માટે આવું થવું ઉચિત જ છે। સ્ત્રીઓનો સૌથી મોટો ધર્મ છે પોતાના સ્વામીના ચરણોની પૂજા, તેને છોડીને હું અન્યત્ર જઈ રહી છું, તેથી મને જે દંડ મળે તે ઉચિત જ છે। આ પ્રમાણે માર્ગમાં પારમાર્થિક વિચાર કરતી રહીને જાનકીજીએ ગંગાજીને જોયા, જેમના તટ પર મુનિઓનો સમુદાય નિવાસ કરે છે, જેમના જળ કણોનો સ્પર્શ થતા જ પાપોના સમૂહો પલાયન થઈ જાય છે। તેમને ત્યાં ચારે બાજુ પોતાને રહેવા યોગ્ય સ્થાન ન દેખાયું. ગંગાના કિનારે જઈને લક્ષ્મણજીએ રથ પર બેઠેલા સીતાજીને આંસુ વહાવતા કહ્યું, ભાભી ચાલો લહેરોથી ઉછળતી ગંગાને પાર કરો. સીતાજી દિયરની વાત સાંભળીને તરત રથ પરથી ઉતરી ગયા. ત્યાર પછી નાવ દ્વારા ગંગા પાર કરીને લક્ષ્મણજી જાનકીજીને સાથે લઈને વનમાં ગયા. તેઓ શ્રીરામચંદ્રજીની આજ્ઞાનું પાલન કરવામાં કુશળ હતા, જેથી સીતાને અતિ ભયંકર અને દુઃખદ જંગલમાં લઈ ગયા, જ્યાં બાવળ, ખેર અને ધોવડા વગેરેના વૃક્ષો હતા, અને તે વૃક્ષો દાવાનળથી બળીને સુકાઈ ગયા હતા. આવું જંગલ જોઈને સીતા ભયના કારણે બહુ ચિંતિત થયા. તેમના કોમળ ચરણોમાં કાંટા ખૂપી ગયા. તેમણે લક્ષ્મણને કહ્યું, વીરવર, અહીં સારા સારા ઋષિમુનિઓના રહેવા યોગ્ય આશ્રમ મને નથી દેખાતા, જે નેત્રોને સુખ આપનારા છે, તથા મહર્ષિઓની તપસ્વીની સ્ત્રીઓના પણ દર્શન થતા નથી. અહીં તો માત્ર ભયંકર પક્ષી, સૂકા વૃક્ષ અને દાવાનળથી બળી ગયેલું ચારે બાજુ આ જંગલ જ દેખાય છે. એ સિવાય હું તમને પણ કોઈ ભારે દુઃખથી વ્યથિત જોઉં છું. તમારી આંખોમાં આંસુ ટપકી રહ્યા છે, તેથી તમારી વ્યથા પ્રગટ થઈ રહી છે, અને મને પણ હજારો અપશુકન દેખાય છે. સાચું કહો, શું વાત છે? સીતાજીના પ્રમાણે કહ્યા બાદ પણ લક્ષ્મણજીના મુખેથી કોઈ વાત ન નીકળી. તેઓ ચૂપચાપ તેમની સામે જોઈને ઉભા રહ્યા. ત્યારે જાનકીજીએ વારંવાર પ્રશ્ન કરીને તેમને ઉત્તર આપવાનો બહુ આગ્રહ કર્યો. તેમના આગ્રહપૂર્વક પૂછવાથી લક્ષ્મણજીનું ગળું ભરાઈ આવ્યું. તેમણે શોક પ્રગટ કરતા સીતાજીને તેમના પરિત્યાગની વાત જણાવી. મુનિવર, તે વજ્ર જેવું કઠોર વચન સાંભળીને સીતાજી મૂળમાંથી કપાયેલી વેલની જેમ પૃથ્વી પર પડી ગયા. વિદેહ કુમારીને પૃથ્વી પર પડેલા જોઈને લક્ષ્મણજીએ પોતાના ઉપવસ્ત્રથી હવા નાખીને તેમને સચેત કર્યા. હોશમાં આવ્યા પછી જાનકીજીએ કહ્યું, ડિયર, મારી સાથે પરિહાસ ન કરો. મેં કોઈ પાપ કર્યું નથી, પછી રઘુનાથજી મારો ત્યાગ શા માટે કરે? તેઓ પરમ બુદ્ધિમાન અને મહાપુરુષ છે. મારો ત્યાગ કઈ રીતે કરી શકે છે? તેઓ જાણે છે કે હું નિષ્પાપ છું, છતાં એક ધોબીના કહેવાથી મને છોડી દેશે? આવી આશા નથી. આટલું બોલતા બોલતા તેઓ ફરી બેહોશ થઈ ગયા. આ વખતે તેમને મૂર્છિત જોઈ લક્ષ્મણજી વિલાપ કરીને રડવા લાગ્યા. જ્યારે ફરી તેઓ હોશમાં આવ્યા ત્યારે લક્ષ્મણજીને દુઃખથી વ્યથિત અને ગળું રૂંધાયેલું જોઈને તે બહુ દુઃખી થઈને બોલ્યા, સુમિત્રાનંદન, જાઓ તમે ધર્મના સ્વરૂપ અને યશના સાગર શ્રીરામચંદ્રજીને તપોનિધિ વશિષ્ઠજીની સામે જ મારી એક વાત પૂછજો. નાથ, એવું જાણતા હોવા છતાં કે સીતા નિષ્પાપ છે, તેમ છતાં તમે જે મારો ત્યાગ કર્યો છે તે વર્તાવ તમારા કુળને અનુરૂપ થયો છે કે શાસ્ત્ર જ્ઞાનનું ફળ છે? હું સદા તમારા ચરણોમાં જ અનુરાગ રાખું છું, છતાં તમે મારો ત્યાગ કર્યો છે, તેમાં તમારો કોઈ દોષ નથી. આ બધું મારા ભાગ્ય દોષથી થયું છે, આમાં મારું પ્રારબ્ધ જ કારણ છે. વીરવર, તમારું સદા અને સર્વત્ર કલ્યાણ થાવ. હું આ વનમાં તમારું જ સ્મરણ કરીને પ્રાણ ધારણ કરી રાખીશ. મન, વાણી અને ક્રિયા દ્વારા એકમાત્ર તમે જ મારા સર્વોત્તમ આરાધ્ય દેવ છો. હે રઘુનંદન, તમારા સિવાય બીજું બધું જ મેં મારા મનથી તુચ્છ માન્યું છે. મહેશ્વર, દરેક જન્મમાં તમે જ મારા પતિ થાઓ, અને હું તમારા ચરણોના ચિંતનથી પોતાના અનેક પાપોનો નાશ કરીને તમારી યોગ્ય પત્ની બની રહું, એ જ મારી પ્રાર્થના છે. લક્ષ્મણ, મારી સાસુઓને પણ આ સંદેશ કહેજો. માતાઓ, અનેક જંતુઓથી ઉભરાતા આ ઘોર જંગલમાં હું તમારા બધાના ચરણોનું સ્મરણ કરું છું. હું ગર્ભવતી છું, છતાં મહાત્મા રામે મને વનમાં ત્યાગી દીધી છે. સૌમિત્રે, હવે તમે મારી વાત સાંભળો. શ્રી રઘુનાથજીનું કલ્યાણ થાઓ. હું હમણાં જ પ્રાણ ત્યાગી દેત, પરંતુ વિવશ છું. મારા ગર્ભમાં શ્રીરામચંદ્રજીના તેજની રક્ષા કરી રહી છું. તમે જે તેમના વચનોને પૂર્ણ કરી રહ્યા છો તે સારું જ છે, એનાથી તમારું કલ્યાણ થશે. તમે શ્રીરામના ચરણ કમળોના સેવક અને તેમના આધીન છો, તેથી તમારે આવું જ કરવું જોઈએ. સારું, હવે શ્રી રામચંદ્રજી પાસે જાઓ, તમારો માર્ગ મંગળમય થાય. મારા પર કૃપા કરીને ક્યારેક મને યાદ કરતા રહેજો. આટલું કહીને સીતાજી લક્ષ્મણની સામે જ અચેત થઈને પૃથ્વી પર પડી ગયા. તેમને મૂર્છિત જોઈને લક્ષ્મણજી ફરી દુઃખમાં ડૂબી ગયા અને વસ્ત્રના છેડાથી હવા નાખવા લાગ્યો. જ્યારે હોશમાં આવ્યા ત્યારે તેમણે પ્રણામ કરીને તેમને કહ્યું, દેવી હવે હું શ્રીરામની પાસે જાઉં છું, ત્યાં જઈને તમારો સંદેશો કહીશ. તમારી નજીક જ મહર્ષિ વાલ્મીકીજીનો બહુ મોટો આશ્રમ છે. આમ કહીને લક્ષ્મણે તેમની પરિક્રમા કરી અને દુઃખમગ્ન થઈને આંસુભીની આંખે તેઓ ત્યાંથી ચાલી નીકળ્યો. જાનકીજીએ જઈ રહેલા દિયર તરફ વિસ્મિત દ્રષ્ટિથી જોયું. તે વિચારવા લાગ્યા, મહાભાગ લક્ષ્મણ મારા દિયર છે. કદાચ પરિહાસ કરતા હોય ભલા શ્રી રઘુનાથજી પોતાના પ્રાણોથી પણ વધારે પ્રિય મોજ પાપરહિત પત્નીનો ત્યાગ કઈ રીતે કરી શકે છે. આવો જ વિચાર કરતી રહીને તે આંખની પાપણ બંધ કર્યા વિના તેમની સામે જોતા રહ્યા. પરંતુ જ્યારે તેઓ ગંગાને સામે પાર ચાલ્યા ગયા ત્યારે તેમને પૂરો વિશ્વાસ થઈ ગયો કે ખરેખર મને ત્યાગી દીધી છે. હવે મારા પ્રાણ બચશે કે નહીં એવા સંશયમાં પડીને તેઓ પૃથ્વી પર પડી ગયા અને તત્કાળ તે મૂર્છાને આધીન થઈ ગયા. તે સમયે અંશ પોતાની પાંખોથી જળ લાવીને સીતાના શરીર પર છાંટવા લાગ્યા. ફૂલોની સુગંધ લઈને મધમધ વાયુ પ્રસરવા લાગ્યો તથા હાથીઓ પણ પોતાની સુંઢોમાં જળ લઈને ત્યાં આવીને ઊભા રહી ગયા. જાણે ધૂળથી ભરેલા સીતાના શરીરને ધોવા માટે આવ્યા હોય. એ સમયે સતી સીતા હોશમાં આવી અને વારંવાર રામ નામનું રટણ કરતી રહીને બહુ દુઃખ સાથે વિલાપ કરવા લાગી. હા રામ, હા દિનબંધો, હા કરુણાનિધે, અપરાધ વિના મને આ વનમાં કેમ ત્યાગી રહ્યા છો? આ પ્રમાણેની ઘણી વાતો કહેતા અને તે વારંવાર વિલાપ કરીને અને આમ તેમ જોઈ જોઈને મૂર્છિત થઈ જતા હતા. તે સમયે ભગવાન વાલ્મીકી શિષ્યોની સાથે વનમાં ગયા હતા. ત્યાં તેમને કરુણાજનક સ્વરમાં વિલાપ અને રડવાનો અવાજ સંભળાયો. તેમણે શિષ્યોને કહ્યું, વનની અંદર જઈને જુઓ તો ખરા, આ મહાઘોર જંગલમાં કોણ રડી રહ્યું છે? તેનો સ્વર દુઃખ ભર્યો છે. મુનિના મોકલવાથી તેઓ તે સ્થાન પર ગયા જ્યાં જાનકી રામ રામનો પોકાર કરીને આંસુઓથી ભીંજાઈ રહ્યા હતા. તેમને જોઈને તો શિષ્ય ઉત્કંઠાવશ વાલ્મીકી મુનિ પાસે પાછા આવ્યા. તેમની વાત સાંભળીને મુનિ સ્વયં તે સ્થાન પર ગયા. પતિવ્રતા જાનકીએ જોયું કે એક મહર્ષિ આવી રહ્યા છે જે મહાન તપસ્વી લાગે છે. તેમને જોઈને સીતાજીએ હાથ જોડીને કહ્યું, વ્રતના સાગર અને વેદોના સાક્ષાત સ્વરૂપ મહર્ષિને નમસ્કાર છે. તેમના પ્રમાણે કહ્યા પછી મહર્ષિ આશીર્વાદ દ્વારા તેમને પ્રસન્ન કરતા કહ્યું, બેટી તમે તમારા પતિની સાથે ચિરકાળ સુધી જીવિત રહો, તમને બે સુંદર પુત્ર પ્રાપ્ત થાઓ. બતાવો તમે કોણ છો? આ ભયંકર વનમાં કેમ આવી છો તથા શા માટે આ રીતે રડી રહી છો? બધું જ કહો જેથી હું તમારા દુઃખનું કારણ જાણી શકું. ત્યારે શ્રી રઘુનાથજીના પત્ની સીતાજી લાંબો નિશ્વાસ લઈને ધ્રુજતા કરુણ વાણીમાં બોલ્યા, મહર્ષિ મને શ્રી રઘુનાથજીની સેવિકા જાણો, હું વિના અપરાધે ત્યાગી દેવાય છું. આનું કારણ શું છે હું બિલકુલ જાણતી નથી. શ્રી રામચંદ્રજીની આજ્ઞાથી લક્ષ્મણ મને આવીને અહીં છોડી ગયા છે. વાલ્મીકીજી બોલ્યા, વિદેહ કુમારી મને તમારા પિતાના ગુરુ સમજો, મારું નામ વાલ્મીકી છે. હવે તમે દુઃખી ન થાઓ, મારા આશ્રમ પર આવો. પતિવ્રતે તમે એવું જ જાણો કે બીજા સ્થાન પર બનેલું મારા પિતાનું જ ઘર છે. સતી સીતાનું મુખ આંસુઓથી ભીનું હતું. મુનિના સાંત્વના પૂર્ણ વચન સાંભળીને તેમને થોડું સુખ મળ્યું. તેમના નેત્રોમાં આ સમયે પણ દુઃખના આંસુ છલકાઈ રહ્યા હતા. વાલ્મીકીજી તેમને આશ્વાસન આપીને તપસ્વી સ્ત્રીઓથી ભરેલા પોતાના પવિત્ર આશ્રમ પર લઈ ગયા. સીતા મહર્ષિની પાછળ ગયા અને તે મુનિ સમુદાયથી ભરેલા પોતાના આશ્રમમાં જઈને તપસ્વીઓને કહ્યું, આપણા આશ્રમ પર જાનકી આવ્યા છે, તેમનું સ્વાગત કરો. મહામના સીતાએ બધા તપસ્વીઓને પ્રણામ કર્યા અને તેમણે પણ પ્રસન્ન થઈને તેમને છાતીએ લગાડ્યા. તપોનિધિ વાલ્મીકીએ પોતાના શિષ્યોને કહ્યું, તમે જાનકીજીને માટે એક સુંદર પ્રણશાળા તૈયાર કરો. આજ્ઞા મળતા તેમણે પાંદડા અને લાકડા દ્વારા એક સુંદર કુટિયાનું નિર્માણ કર્યું. પતિવ્રતા જાનકી તેમાં નિવાસ કરવા લાગ્યા. વાલ્મીકી મુનિની સેવા કરતા રહીને ફળાહાર કરીને તેઓ ત્યાં રહેતા હતા તથા મન અને વાણી દ્વારા નિરંતર રામ મંત્રનો જપ કરતા હતા. યથા સમય તેમણે બે સુંદર પુત્રોને જન્મ આપ્યો. જે આકૃતિમાં શ્રી રામચંદ્રજી જેવા તથા અશ્વિની કુમારો જેવા સુંદર હતા. જાનકીને પુત્ર થયાના સમાચાર સાંભળીને મુનિને બહુ પ્રસન્નતા થઈ. તેઓ મંત્ર વેતાઓમાં શ્રેષ્ઠ હતા તેથી તે બાળકોના જાતકર્મ વગેરે સત્કાર તેમણે જાતકર્મ વગેરે સંસ્કાર તેમણે જ સંપન્ન કર્યા. મહર્ષિ વાલ્મીકીએ તે બાળકોના સંસ્કાર સંબંધી બધા કર્મ કુશો એટલે દર્ભ અને તેમના લવો એટલે કે ટુકડા દ્વારા જ કર્યા હતા. તેથી તેમના નામ પર તે બંનેના નામ કુશ અને લવ રાખ્યા. જે સમયે તે શુદ્ધાત્મા મહર્ષિએ પુત્રનું મંગલ કાર્ય સંપન્ન કર્યું તે સમયે સીતાજીનું હૃદય આનંદથી ભરાઈ ગયું. તેમના મુખ અને નેત્ર પ્રસન્નતાથી ખીલી ઉઠ્યા. તે જ દિવસે લવણાસુરને મારીને શત્રુઘ્નજી પણ પોતાના થોડા સૈનિકો સાથે વાલ્મીકી મુનિના સુંદર આશ્રમ પર રાત્રે આવ્યા હતા. તે સમયે વાલ્મીકીજીએ તેમને કહી દીધું કે તમે શ્રી રઘુનાથજીને જાનકીને પુત્ર થયાની વાત કહેશો નહીં, હું જ તેમની આગળ બધી વાત કરીશ. જાનકીના તે બંને પુત્ર ત્યાં મોટા થવા લાગ્યા. તે બંને બહુ સુંદર હતા. સીતા તેમને કંદ મૂળ અને ફળ ખવડાવીને પુષ્ટ કરવા લાગ્યા. તે બંને પરમ સુંદર અને પોતાના રૂપ માધુરીથી મોહિત કરી દેનારા હતા. શુક્લ પક્ષની પ્રતિપદાના ચંદ્રમાની જેમ મનમોહક બંને કુમારોના ઉપનયન સંસ્કાર થયા. એનાથી તેમની મનોહરતા વિશેષ રૂપે વધી ગઈ. મહર્ષિ વાલ્મીકી ઉપનયન પછી તેમને અંગો સહિત વેદ અને રહસ્યો સહિત ધનુર્વેદનું અધ્યયન કરાવ્યું. ત્યાર પછી સ્વરચિત રામાયણ કાવ્ય પણ ભણાવ્યું. તેમણે પણ તે બાળકોને સુવર્ણભૂષિત ધનુષ્ય પ્રદાન કર્યા જે અભેદ્ય અને શ્રેષ્ઠ હતા, જેમની પ્રત્યંચા બહુ જ ઉત્તમ હતી તથા જે શત્રુ સમુદાય માટે અત્યંત ભયંકર હતા. ધનુષ્યની સાથે બાણોથી ભરેલા બે અક્ષય તર્કશ, બે ખડગ તથા કેટલી અભેદ્ય ઢાલો પણ તેમણે જાનકી કુમારોને અર્પણ કરી. ધનુર્વેદના પારગામી થઈને તે બંને બાળક ધનુષ્ય ધારણ કરીને બહુ જ પ્રસન્નતાથી આશ્રમમાં વિચર્યા કરતા હતા. તે સમયે સુંદર અશ્વિની કુમારોની જેમ તેઓ બહુ શોભી રહ્યા હતા. જાનકીજી ઢાલ તલવાર ધારણ કરેલા બે સુંદર કુમારોને જોઈને બહુ પ્રસન્ન રહ્યા કરતા હતા. વાત્સ્યાયનજી, આ મેં તમને જાનકીના પુત્ર જન્મનો પ્રસંગ કહ્યો. હવે અશ્વની રક્ષા કરવાવાળા વીરોની ભુજાઓને કાપી નાખ્યા પછી જે ઘટના બની તેનું વર્ણન સાંભળો. અધ્યાય 29 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.